1478 લાલા દરબારે કન્ટિન્યુ એવું થયું, એવું થયું કારણ કે જે કઈ વિચાર છે તે બીજાના છે, પોતાના નથી. વિષમ પરિસ્થિતિ નું વિવરણ ના થાય કોઈ પણ. આ તો વિષમ કઈ આગળ તો દહીત ના દહીત તો આપડા ઇતિહાસ કે છે એની ઝઘડા જ ચાલ્યા છે. એ શોખી ના જતા ઝઘડા ના કેવું કરીને ભગવાન કહેતા હતા એ ગામડામાં. તમારા મામા મને ત્યાં ચડી ગયા હતા, હેડો ઈશ્વરભાઈ ભગવાન તમે હેડો એટલે ત્યાં ગયા. એની છોકરાને એકલા જ બિચારા ભક્તો આવીને ખાવા બાવાને બનાવે ગામડામાં, પટેલ ગામડામાં. પછી કલાક દોઢ કલાક થયેલ પાછું આવવાનું થયું ત્યારે પેલા કહેશે નહીં જવાનું નથી. ભગવાન કહેશે જવાનું નથી તમારે. કેમ એ કહું ના આજે અહીં રહો મારે, ત્યાં મારે ત્યાં રસોઈ બનાવે છે જમવાનું, આજે હાથ રહેવાનું પછી જવાનું છે. હું ખબર કેવડાવી દઉં છું કે એટલે પછી રહ્યા પછી એમને ખુલાસા પૂછ્યા હતા. તમે મારા ભાઈ જૈન છો કે છે? જૈન ભાઈ નથી, વૈષ્ણવ ભાઈ નથી, હું તો આત્મા માથું કહ્યું. જૈન વૈષ્ણવ એ અમારું વિશેષણ નથી કે શું કહ્યું? અને વિશેષણ વાળા કશું પામ્યા નથી. વિશેષણ નિર્વિશેષમાં કઈ જઈ શક્યા નથી. જે વિશેષણ વાળા હતા ને તે નિર્વિશેષમાં જઈ શક્યા નથી. એટલે એમને અજાયબી લાગી, બધું પૂછપૂછ કરતા હતા. પછી શંકરાચાર્યના મહાન ભક્ત એ આખી રાતમાં થતા રાતે પછી 2 વાગે અમને ફોન પડ્યો. શંકરાચાર્ય એ ખોટું નથી, શંકરાચાર્ય એ ત્યાગ માર્ગ છે. શું છે ત્યાગ માર્ગ? ત્યાગ અને તપ નિર્ભય આમ ચોખ્ખો માર્ગ છે. શું એને આપણે ખોટો તો નથી કહી શકીએ? શું પણ જે અદ્વૈત છે ને એ આત્મા જ છે એમ કહે છે એ બાબત આપણે સ્વીકારતા નથી. શું બાકી ત્યાગ અને તપ તો એને સ્ટેન્ડર્ડ છે ને? જતું આ માણસ અને ત્યાગ તપ ને બધા સ્ટેન્ડર્ડ તો આવતા જ છે ને. અદ્વૈત વાળા તો એમ કહે છે કે ત્યાગ છે ને તપ કર, ત્યાગ કોનો કરવાનો ને તપ કોનું કરવાનું? અદ્વૈત છે પછી ત્યાગ કોનો અને તપ છે? શંકરાચાર્ય એટલું બધું અદ્વૈત નથી, એવું અદ્વૈત નથી. સિદ્ધાર્થ કેવો છે? કેવલ અદ્વૈત, ફક્ત અદ્વૈત જ. આપ કહો છો એ જ છે, બાકી અભિવ્યક્તિ જોઈ ને બાકી શબ્દો માં ગરબડ થાય એ જ છે. કારણ કે એમના જે શિષ્યો બધા ને એનો એમને ત્યાગ ની ભાવનાઓ એમના જે તપસ તપસ્યા એમની બધી સુંદર હોય છે. આખો અજાતવાદ છે. અજાતવાદ છે? અજાતવાદ, અજાતવાદ એટલે હા અજાતવાદ સારું હોય છે. શંકરાચાર્ય બી બુદ્ધ જ હતા ને દાદા? પ્રચ્છન્ન બુદ્ધ જ હતા ને? શંકરાચાર્ય ને પ્રચ્છન્ન બુદ્ધ કહેવામાં આવે છે. પ્રચ્છન્ન બુદ્ધ એટલે બુદ્ધ ને એક જ, પણ એમની અભિવ્યક્તિ જુદી. ઓહો હા, પ્રચ્છન્ન બુદ્ધ કહે છે એમ. મહાવીર સમકાલીન એ કોઈ વખતે એક સ્ટેજ પર આવેલા ખરા? ભેગા થયા છે વેરા ગયો બુદ્ધ ને તો ઉછેરે એ રીતે થયો દાદા કે પછી રાત્રે નીકળી ગયા ને હું બીજું કહું જે રીતે જે માણસ નું ઉછેર કર્યો એ સંયોગો તો એ રીતના ઉત્પન્ન થયા કે માણસ ને કરવામાં જ એવી જાતના આવ્યા આપડે તો રોજ જોઈએ છીએ એને દેખાડવામાં જ નતું આવ્યું આપડે મરતા ને જોઈએ છીએ સંજોગો એમને જોયા એની અસર થઈ એટલે બુદ્ધ થયા શું થયું અને માવી ને આની અસર ના થાય બુદ્ધ અસર લાગ્યું બુદ્ધ તો પેલા પીપળા ની નીચે બેઠા તારે બુદ્ધ થયા હતા ના એમ નહી પણ અસર લાગ્યું તેથી એ બુદ્ધ થવા માટે પ્રયત્ન માવી નિષ્કમણ જયારે માવી ને આવું આવા સંજોગો સારા સ્વરૂપ ના લાગે આ સંયોગો ને અસર ના થાય ઇફેક્ટિવ ના થાય અત્યંત દયા ઉત્પન્ન થાય બુદ્ધ ભગવાન અને પોતાની જાત ની દયા થાય હું શું સપડે લોકો ને માટે દયા બુદ્ધ ની અનુકંપા પાર વગરની હતી અનુકંપા પાર વગરની અને મહાવીર ની કરુણા પાર વગર ની કરુણા વાળા દયા ના હોય ક્યારે પણ ના હોય મહાવીર ઉપર આમ મરઘી કાપીને ફાટે એમને ના થાય શું થયું અને અનુકંપા વાળો તો રહ્યું છે શું સમજાયું તમને અનુકંપા જરા કરુણા જ હોય છે કેવળ કરુણા શું ઉંદર દાડે છે તેની કરુણા અને બિલાડી પાસે જાય તેની કરુણા શું કહે ને અને આપડા દયાળુ લોકો તો બિલાડી ને મારે એક પથરો તેને પગ ભાગી નાખે શું કહે બિલાડી શું થશે ફળ શું થશે મને શું થશે એ પછી ભાન વગેરે ભાન પણ હું ઉંદર ને બતાવું તો મોટું બતાવનાર નીકળ્યો તારે બાપ ને બતાવીને હું ઉંદર નથી બતાવું ભેગા થઈ શકે ને કારણ કે પેલા કરુણા વાળા પેલા અનુકંપા વાળા અનુકંપા વાળા ને કરુણા ના હોય કરુણા વાળા ને અનુકંપા ના હોય ત્યાં સુધી દુનિયા ના દયા એ મુખ્ય ધર્મ છે દુનિયા માટે પણ જ્ઞાનીઓ નો તે ધર્મ નથી જ્ઞાનીઓ નો ધર્મ નથી જ્ઞાની થાય જ નહીં ત્યાં સુધી દયા હોય તો કારણ કે દયા હોય તે દયા દ્વૈત ગુણ છે કેવો છે દ્વૈત ગુણ નિર્દયતા હોવી ઘટે શું કહે દયા હોય તો નિર્દયતા પણ થાય જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા અવશ્ય હોય આપણને જયારે કોઈ દાડ નીકળે ત્યારે ખબર પડે કે ઓહો આપણે તો આ મહાત્મા ના આવા જાણતા હતા આટલા બધા દયાળુ તેની નિર્દયતા નીકળે શું કરુણામાં દયા ના હોય નિર્દયતા ના હોય શું કહે એ દ્વંદ્વ ગુણ છે કેવો છે દયા એ દ્વંદ્વ ગુણ છે જેટલા ધ્વંદ્વ ગુણ છે તેના પ્રતિપક્ષ સાથે જ હોય, દેવ પક્ષ સાથે જ હોય. છતાં કે દયા જગતના માટે, ચંદ્ર માટે રાખવા જગતના માટે બહુ હિતકારી વસ્તુ છે. આ તો છેલ્લા સ્ટેશન માટે વાત છે. હવે આ વાત નીચલા સ્ટેશનમાં જાય, લોકો લઈ જાય કે દાદા આવું કે છે દયાનો. લઈ જનારા આ તો આપણા મહાત્મા છે એટલે વાત કરી શકાય, બહારના માણસો વાત ના કરાય. ઝઘડા થાય બધા. દયા મુખ્ય કર્મ ધર્મ છે જગત નો. શું છે? બિગિનિંગ છે. દયા માંથી ક્યારેક કેટલા કેટલા સુંદર ઝાડ ઉત્પન્ન થાય છે. આપણી વાત સાપેક્ષિત હોય તેને લોકો નિરપેક્ષ કરી નાખે. શું કરે? ઘરે ઘરે નિરપેક્ષ. હે પ્રકૃતિ છે તો કરાવે. પ્રકૃતિ છે ને, ભાન જ નથી. પોતાનું ભાન નથી. પોતાની જવાબદારી નું ભાન નથી. હમાની જવાબદારી સ્વીકારવાનું ભાન નથી. જ્ઞાની પદ થતું હોય. બુદ્ધ ભગવાન નામાં એ ગુણ જશે ઘટક એ પદ પ્રાપ્ત થશે. શું છેલ્લું જ પદ? બહુ કપ મસ્ત ગયા પછી ગયા. તને યાર તું બોલને કહે એક દાડામાં થાય જ. હવે બે વાહણ ભેગા થયા કે કકડ્યા વગર રહે જ નહીં. એટલી જાગૃતિ હોય છે ને એટલી. પણ આ નવે નવું સાદી એટલે મૂર્તિ હોય થયેલો હોય એટલે ખબર ના પડે. ખબર ના પડે ને. આપડે માટે મોટો કોટ કોટ ચણ્યો હોય એવું છે. કોટ પ્રોટેક્શન નો કોટ ચણ્યો હોય નહી તો આ લોકો સારી. પછી પાછો વૈરાગ આવે. ચૌદ એક 1978 બાહુભાઈ વકીલ ને ગેર છોડે સંયમ કોને કહેવાય? સંયમ એટલે કાબુમાં રાખવું. પર વિચાર ને કાબુમાં રાખવો. પર પરિણીતી ઉત્પન્ન ના થાય તેનું નામ સંયમ. તે સંપૂર્ણ સંયમ કહેવાય. શરૂઆત હું થયો તાથી ફરવા મળી પોતાના ગામ ભણી એને સંયમ કહેવાય. શું કહેવાય? સંયમ. વ્યક્તિઓ પાછી ફરવા મળી ક્યાં ફરી? બહાર ની બહાર ગઈ ને અંદર ની બહાર ને અંદર ની અંદર અંદર પાતી ભરવા મળી. તારા પાછી લાગે મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજા કદા હવે લાગે પડી ગયો ને ત્યારે. હા એકુય સાધુ આચાર્ય સંયમ માં નથી. ના ના સંયમ માં છે. એક પણ જૈન નો સાધુ આચાર્ય કે વેદાંત નો આચાર્ય સંયમ માં નથી. એવું છે કે બીજાને જેટલું સહેલું છે એટલું જઈને ઘણું અઘરું છે. ઘણું અઘરું. તમે સંયમ આવ્યા કહેવાય. બરોબર છે. આ સાધુ બધા જ સંયમમાં કોઈ એક આવ્યો નથી. એ બધા તપ ત્યાગ બધું કરે છે. વાસી એનું ફળ મળશે. પણ પુણ્ય પાપ નું, એ બધા પુણ્ય પાપ નું, એ બધો સુભાષુ સંયમ, સુભાષુ હોય તો સુધી સંયમ ના હોય, સંયમ હોય તો સુધી સુભાષ ના હોય. એટલે આ થિયરી તો જુદી જ છે, આ થિયરી જુદી, વિતરાગ પ્રભુ ની થિયરી જુદી છે, પણ વર્ગી પર જુદી વાત છે, તદ્દન જુદી છે. બીજાને જઈને બહુ જરૂર છે, બીજાને સારું છે તદ્દન, જે સમજાઈ જાય છે. તમે એક મહારાજ ને નહીં સમજાવી શકો, પણ પેલા ને સમજાવી શકશો. એક મહારાજ ને તમે નહીં સમજાવી શકો, મહારાજ થી કોઈને સમજાવી નહીં શકો, પણ સમજાવી શકશો. સભા સમજાય છે, મહારાજ તો આડા માન ને અને અહીં તમે શું વાંચ્યું, વ્યવહાર શું કેવું, અહીં શું લખ્યું છે, કરીએ વ્યવહાર છે નિકાલી, શું કે છે વ્યવહાર છે નિકાલી, આ નિકાલ કરવું નહીં મોટે નિકાલી બાબત છે, તો તેને વળગી પડ્યા, તેને જ વળગી પડ્યા, તેને જ વળગી પડ્યા. જઈ નહી કહે છે કે વિતરાગો ની વાત જઈનો નહીં જાણે, બીજા જાણી જશે. વિતરાગો ની વાત જઈનો ખબર નહીં પડે, કારણ કે એને બીક રહે કે આચાર્ય મહારાજ જો કહે છે એનાથી વિપરીત વાત, આપણે કોઈ બીજા ખરામ પડી જઈએ. તત્વજ્ઞાન થોડું કે સમજે તો એ વિચાર કરે કે નહીં વાત આ સાચી છે. આ તો વાત 10 લાખ વર્ષો ઉત્પન્ન નહીં થાય એવી વાત છે, સહેજે મોક્ષ વાળી વાત છે, સહેજે કશું કરવાનું નહીં, સહેજે સહેજ ઉત્પન્ન થાય. ખરી વાત એ છે કે હું અહીંયા અવાજ નાખતો હતો. આ જ્ઞાન છે કેવું છે, શાસ્ત્રકારે લખ્યું છે કે 12,000 માણસ એક અવતારી થશે આ કાળમાં. દાદા આ તો તમે મોટો એક અવતાર, એમાં હું કહું કે 100 અવતારે થાય તો આજે ઘણું થઈ ગયું, 100 અવતારે થાય તો ઘણું થઈ ગયું. મર્યાદા તો આવી ગઈ ને, 10,000 બહુ કહેતો હોય, મર્યાદા 10,000 કહેતો હોય, મર્યાદા આવી ગઈ, મર્યાદા પાકા. આપડે તો આખા કાઠિયાવાડ ના જૈનો છે, ફક્ત ગુજરાત ના જૈનો આ બાજુના ભાગના. જો અમે તો 14 રૂપિયા ખસાડીને લઈએ, ઘણી વાર મેં કાઠિયાવાડી લોકો સમજી જાય, કચ્છી લોકો બહુ સમજી ગયા, કચ્છી જઈનો અને કાઠિયાવાડી જઈનો આ હરિયા જઈનો આ બધું વેપાર કરવું છે. ભરૂચ કે ગાડી મતના હારું મરી જાય, આત્મા માટે ના મરે, આત્મા મારી જાતને કે હું અહીંયા આવવા જ નતો માંગતો, અને ચોપડી વાંચીને પછી ગયું. એટલે શું એકવી સાધુ આચાર્ય જાણે તથા જ્ઞાની પરીક્ષા કરી શકે સાધુ. આ મોટા મોટા આચાર્યો ને મારી પરીક્ષા કરી શકે કે આ જ્ઞાની તેવું તારે જાણતા તો છે ને, શું જાણે એ જ્ઞાની નું લક્ષણ કેવા હોય, શું હોય તો જ્ઞાન કહેવાય, એવું બધું જ જાણે. શાસ્ત્ર જ્ઞાન તો ખરું ને, એમને આત્માનું જ્ઞાન નથી, પણ શાસ્ત્ર જ્ઞાન તો એ કેરી ગરીબ છે. પછી એવું છે કે સમાજ નું બંધન એવું છે કે જાણ્યા પછી બી એ નિરાધાર દશામાં મુકાઈ જાય. એ વેદાંતિકો જૈનિકો એ બધા પૂજલ પરિણતિ ને આરાધના ચાલે, આત્માની વાત તો વિચારે પડી ગઈ. તેથી કૃપાલદેવ કહ્યું હતું આત્મા નો સતળો વસરાઈ દીધેલો છે, આત્મા નો વસરાય, હા કોઈ બી વેદાંત હોય કે જૈન હોય કે ત્યાં પછી એને પછી ભેદભાવ નહીં લાગે, બધા તો પ્રેમ પ્રીતિ રહે. એ કાયમ ને માટે સમાધિ માં જ રહે. ગાળું ભરે તો સમાધિ રહે. લાખ રૂપિયા ખોટ ગયો હોય તો સમાધિ રહે. શરૂઆત માં તમે આપે કહ્યું કે 5 સુધી તમારે લેવી પડશે જ્ઞાન દાન લીધા પછી, તો મને થયું કે આ કઈ જાય કઈ માહિતી પડે કે નહીં પડે, તો તું જોઈએ હવે આગળ પણ શું થાય. એટલે પછી મેં તો આ પ્રતિજ્ઞા તો કાયમ કરવા જઈ, આ સાયન્ટિફિક થઈ નહીં તો આ વાત ખ્યાલ તો મને કાયમ આવ્યા જ કહેતા હતા, તો આ સાયન્ટિફિક ને બરોબર સમજણ પૂર્વક થતા. આઠ પ્રકારના ખર્ચ થયા હોય, પ્રલય થઈ ગયા હોય, ચાર પ્રકારના પ્રત્યાખ્યાની જવાનો જે પ્રયત્ન કરે છે એ સંયમી ભગવાને કર્યો. શું કહ્યું? એવો એક પણ સાધુ આચાર્ય છે નહી. એને હરી કરીએ તો ખબર પડે કે હરી કરીએ શું થાય? એક્સાઇટ થઈ જાય. હા, પેલા પેલા આઠ પ્રકાર ને ખમાયા હોય ને તો હરી કરે ને તો મોડા પર ગરમી ના આવે. એટલે સંયમધારી છે ને આ ત્યાગીઓ છે. આ સંયમધારી માણસ જ નથી કોઈ. ત્યાગીઓ છે, ત્યાગી. મૂળ એક વાત છોડીને બીજા બંધન માં પડી ગયા. આ માન મોભા ને દરજ્જા ની અંદર એક વાત છૂટી ગઈ. ઘર બાર પર બીજા માન મોભા ને દરજ્જા માં પડી ગયા. એક વાત છોડીને માન ઘર બાર છોડીને માન મતલબ એમાં પણ પડી ગયા, બીજા બંધન માં આવ્યા, બંધન માં પડ્યા. એટલે મૂળ વાત તો એક જ થઈ ને. ઘર છોડી એટલે આ સંયમ કહેવાય. સંયમ તો કોને કહેવાય? ઇન્દ્રિય સંયમ ને સંયમ નથી ગણાતો. ઇન્દ્રિય સંયમ ને ત્યાગ કહેવાય. શું કહ્યું છે? અને સંયમ તો કસાયો કસાયો મંદ થવું જોઈએ. શું થાય? મંદ થવું જોઈએ. મંદ કસાયો, મંદ કસાયો કોને કહેવાય? કામ ક્રોધ માન હવે કરીએ મોડું લાલ ના થાય. મહી પરિણામ બધા બદલાય ને. મોડું લાલ ના થઈ જાય. આ તો મોડું લાલ ના થઈ જાય. આવડું આવડું શબ્દ બોલે. શું બોલે? પણ મન ના પરિણામ બદલાય તો શું? મન ના પરિણામ બદલાય છે એટલે શું? પરિણામ મન ના પરિણામ એટલે આપે કહ્યું ને કે મન કસાય એટલે મન ના પરિણામ બદલાય, પણ મોડું લાલ ના થાય. મહિના મહિના પરિણામો બદલાય. પણ શું પરિણામ બદલાય? તો મોડું લાલ ના થાય અને મન ના પરિણામ બદલાય છે. શું અંદર ના પરિણામ બધા બદલાય? અંદર ઊંચું નીચું થાય, કંટાળો આવે, પણ સમાવી દે. શું કરે? હા, સમાવી દે, જાતે સમાવી દે. અંદર થાય ખરું, પણ ભાંડઘટ થઈ જાય, તોડફાડ થઈ જાય, પણ સમાવી દે પોતે. પણ બહાર ના દેખાવા દે. એને એને એને ભગવાને સંયમ સંયમધારી આચાર્ય કહ્યું. શું કહ્યું? સંયમધારી આચાર્ય. વ્યાખ્યા દોરી પડશે ને? ચાલશે એમને? ના ચાલે. મારી ચાલે વ્યાખ્યા દોરે છે. એને સંયમધારી આચાર્ય કહ્યું. શું? હા, સંયમ જ ક્યાં થશે? જેને સંયમ ધરેલો હોય તે મોક્ષ જવા માટે તૈયાર થઈ ગયો. અરે સિક્કો વાગી ગયો. ત્યાં સુધી સંયમ શબ્દ વપરાતો જ નથી. બીજો બધો ત્યાગ કહેવાય. શું કહ્યું? ખાધું ના ખાધું એ ત્યાગમાં જાય. ખાધું ના ખાધું વિષયો માત્ર બધા ત્યાગમાં જાય. વિષયો માત્ર બધા ત્યાગમાં જાય. પણ ભગવાન ને વિષય નથી પડેલી, કચાય નહીં પડેલી. શું કહે છે? મોક્ષગામી જીવને ત્યાગ ફરજિયાત આવવો જોઈએ કે કેમ? મોક્ષગામી જીવને ત્યાગ ફરજિયાત આવવો જોઈએ કે કેમ? પછી ફરજિયાત આવે પછી એને મેરે ઉદય આવે, ફરજિયાત નહીં ઉદય આવે, બરોબર ને? એને મેરે પરિણામ જ મોડા પડી જાય. શું થઈ જાય? પરિણામ બંધ પડી જાય. બંધ પડી જાય. આપણે ચાર ચાર પીવા બેઠા હોય, બરોબર ને? પછી જલેબી મૂકી ગયો તો પછી જલેબી ખાઓ, ચા પીવો તો પછી પરિણામ ફેરફાર થાય. પેલી જલેબી ખાધી પછી ચા પીવો તો પછી મોડી થાય, મોડી લાગે. પછી ગુમા ગુમ કરો તો તમારી ભૂલ છે ને? ચામાં ખોવા નથી નાખી એવું ગુવા ગુમ કરો તમારી ભૂલ છે ને? એવી રીતે આ આત્માનું પ્રાપ્તિ થયા પછી વિષયો માત્ર મોડા લાગે. શું થાય? મોડા લાગે. એની મહેરજ થતી જાય. ઊભો જ ના રહે ને, ઉભો જ ના રહે. આપણે જે આત્મા આપીએ છીએ ને એક કલાકમાં, એ પ્રાપ્ત થયા પછી બધું મોડું જ પડી જાય. અરે ક્યાં સુધી શું કરીએ? ગાયું કરું વાંધાર વચ્ચા તારે કોઈ જતા નહી કે કોઈ પણ જ્ઞાની નો સંયોગ બાજી જશે એમ ખરું. એવો સંજોગ એને આવે ખરો, એક ખરો પ્રાપ્ત થયો છે સંજોગ, બરોબર. એક બધો જ્ઞાની નો સંજોગ પ્રાપ્ત થયો એટલે બીજા સંજોગ ઉભા થશે, નહીં તો ત્યાં સુધી દરવાજો ઉગડે નહીં. પણ બીજા સંજોગ એને પ્રાપ્ત થાય તો ખરા જ ને? એનો ઉકેલ જ આવવાનો છે. મને ખાલી હરી ગયો છે ને તેનો ઉકેલ આવશે. ખાલી હરી ગયો છે, દર્શન કરી ગયો છે. ખાલી હરી ગયો છે ને એટલે નામ વાત તો થઈ ને અહીંયા આકર્ષણ કર્યું છે કે આવવાની જરૂર પડે. આ લોકો અહંકારી ડબોળ બધા કેવા અહંકારી કેવા હોય? ડબોળ હોય. એટલું આખું શાસ્ત્ર શાસ્ત્રો માં આપે, તેમાં સંદાસદારી અંદર ના હોય. બહુ જોર કરે એટલા માટે આ તો વિરાજ ના કરે ને માર થઈ જાય. એટલે પદ પદ બોલાય મતલા. આપણા હિન્દુસ્તાન લોકો જયારે તેને સંન્યાસી કહે છે. અરે ભાઈ સંન્યાસી હોતો હશે આ કાળમાં? કવિ માં સંન્યાસી હોય? સંન્યાસી તો કોને? પરિણામ ને સ્વપરિણામ ને સમજીને આગળ ચાલતા હોય એ સંન્યાસી કહેવાય. દાદા એને અંદાખાન જે વડોપાત થાય એ વડોપાત પીલા ના ઉપર નો ગુસ્સા નો વડોપાત આવે કે એને શાંતિ થી સહન શું કરવાનું? એને એને પેલા પર ગુસ્સો આવે પણ મોડા નો ભાવ ના બતાવે એવી જાતનો તો ગુસ્સો આવે જ ને એને? હા ગુસ્સો આવે એને પણ સમાઈ દેવાના નામ જ શક્તિ છે. ક્યાં ખોટો ગુસ્સો કરું છું? મારી ભૂલ છે, આ ભૂલ મારી. સ્મૃતિ વખતે કઈ જ્ઞાન થયું છે કે આ તો ભૂલ આપણી છે એની નહી, એટલે સ્મૃતિ વખતે પોતે જ્ઞાન ભૂલ મારી છે સંયમ પરિણામ રહે. બરોબર, એટલે સૂક્ષ્મ થઈ જાય, સમી જાય છે. પરિણામ જાત જતા ઉત્તમ તો થયા કે ભાઈ અંદર અંદર ગાળો હોવું પડે શું, પણ જે રે કે આ મારી ભૂલ છે અરે સમય જાય ઉત્તમ. એટલે આઠ પ્રકારના ક્રોધ જાય ત્યારે એ સંયમ ધારી મહારાજ કહેવાય. શું થાય? એમાં ચાર પ્રકાર ના ગયેલા એ કોઈ નથી ને. અરે એક પ્રકાર ગયેલો હતો, બહુ થઈ ગયો. એટલે આ કાળ માં હોય ને, આ કાળ માં હોય આપડા લોક કે પણ આ સંયમ માં ધારી છે, પણ એ લૌકિક ભાષા, લોક ભાષામાં બાહ્ય દેખાવ કપડા નો આ દેખાવ ના બસ જય સચિદાન. સંયમ હોય ને, સંયમ તો કોનો કહેવાય, સંયમ કેવો દેખાય? શાસ્ત્ર નું જ્ઞાન છે બધા, એવા એવા અત્યારે મારા છે મોટા મોટા, આખું શાસ્ત્ર નું મુખપાઠ જેવું જ્ઞાન છે. શાસ્ત્ર ના જ્ઞાની એ કહેવાય, પણ આત્મા નો અક્ષર ના જાણે સંયમ પરિણામે ના આપે. અને પછી ઘેર ઘેર લઈને આમે ઢોકળો, અરે આના ઢોકળામાં શું ગાવતો નથી વિચારી નહી. બરોબર, એનું અભિમાન તોડવાની વાત છે કે આ મારું એ નથી. કોઈ પણ નિયમ માં અપવાદ તો હોય જ, નિયમ કેવાય. બોલાવો બોલાવો બોલાવો ધંધગા. પરમાત્મા લેખ છે આત્મા ને કર્મ, પરમાત્મા શિકા છે એમાં લેખ છે આત્મા ને કર્મ. કર્મ જ સબર છે ને, કર્મ સજાય છે ભગવાન. એટલે કર્મ ફસાય છે કે આત્મા કર્મ ને ખેંચે છે? કર્મ આત્મા ને ફસાવે છે કે આત્મા કર્મ ને બાંધે છે? ના, કર્મ આત્મા ને ફસાવે, કર્મ આત્મા ને ફસાવે. તો કર્મ મજબૂત કહેવાય, કર્મ કરવા કહેવાય, આત્મા વીક કહેવાય. કર્મ ની કેટલી બધી શક્તિ છે આ પુદ્ગલ ની, તો પરમાણુ તોડે તાર ખબર પડી છે કર્મ કેટલી બધી પુદ્ગલ ની. એના કહે છે કે આત્મા પ્રબળ છે, કારણ કે આત્મા કર્મ ધારે તો ખપાઈ કાઢે છે. ધારે તો આત્મા કર્મ ખપાવી કાઢે છે, એ કેવી રીતે બંધાયેલો ખપાઈ છે? જ્ઞાની પણ છે, કલાક માં કેટલો દ્વારા ઉડાવી મળે એક કલાક માં તારે લખવે અને પહેરી જાગતા પેલા અમુ આવે સાક્ષાત્કાર થઈ રહી વસ્તુ છે. શું છે સાક્ષાત્કાર? આ જાય નઈ આગી પાછી ના. પણ જયારે માણસ ને બરાબર સાક્ષાત સમાધિ જેવો થઈ જાય, જયારે માણસ એને એને બરાબર ભગવાન જયારે તાજ્યમ્ય થઈ જાય એનામાં, તે વખતે ભગવાન અને હું એક જયારે એને લાગવા માંડે, ત્યારે જે જુએ બધે સુંદર દેખાય ને, જ્યાં જ્યાં જુએ તો સુંદર દેખાય, ચામડી ઉપર ગલી પચીસ થયા કરે, અને ચામડી છે ત્યાં પણ બધું સારું સારું લાગ્યા કરે, આંખ થી સારું સારું દેખાયા કરે, અને હાંભળે તો એને વાજિંત્રો સાંભળ્યા કરે, એ સ્થિતિ ક્યારે આવે? આ તો બધા જે સુખ અહિયાં મારી જોડે બેઠા હોય ને હજાર બે હજાર માણસ, એ સુખ મારું ઉભરાય તેને લઈને બધા સુખ ઉત્પન્ન થાય વાતાવરણ. એવું પણ ત્યારે થઈ જાય, એવું છે કે કોઈ પૂછતું નતું, ચારી વર્ષે ક્રિયા પૂછનારા આયા પૂછે, હા મને ક્યારે પડે છે પૂછતો નથી. આ બધું થઈ રહે છે, હવે દરવાજા એમ બેઠા છે સામાન્ય મનુષ્ય કરતા દ્રષ્ટિઓ ને બધું ઊંચું નહી આપવું. સપના એવું રહે ને, સપના તો સપના બની જાય ને, આપડે અહીં ગયો કઈ ગયું છે ત્યાં સુધાર્થ નો ખ્યાલ આવે ને સપના માં. ના પણ ગુજરાતમાં હકીકત સપનું શું છે, ત્યારે જોનાર અહંકાર અને એના જોનારા પ્રશ્ન. પણ તે પછી એવું નથી રહેતું સપનામાં તો સ્વપ્ન ના રહે, દાદા માણસ ના રહે દાદા. એક જગ્યાએ એવું વાંચ્યું, એક જગ્યાએ એવું મેં વાંચ્યું કે જે મન છે એ એકદમ સમસ્ત પેલું છે, સજસ છે, ફર્યા જ કરે ફર્યા જ કરે, અને એને બંધ રાખવાનું. અને જે શરીર છે એ તમસ છે, એટલે એને કામ જ કરવાનું મન ના થાય, એને પડ્યા રહેવાનું મન થાય. એટલે આ પડ્યા રહેવાનું જેને મન થાય છે એને કામ ઉપરવું જોઈએ, અને જે પેલું મન ફર્યા કરે છે જે રજસ છે એને શાંત કરવું જોઈએ. આ વાત બરાબર થાય ને? હા, એ કરવું ના જોઈએ, એ જે શરીરની આળસ છે. મન ભર્યા કરે ત્યાં સુધી જાણતો રહે નહીં ને, ધ્યાન ધરીએ ત્યારે જો મન ભર્યા કરતું હોય મશીનરી માં તો ઓઇલ પેટ્રોલ નાખી પછી પેલું ચાલ્યા કરતું હોય તો ધ્યાન ના રે ને બરાબર, ચાલ્યા કરે તેનું જ જોવાનું, બીજું કશું ધ્યાન કરવાનું નથી. એનું જે ધ્યાન મનની ક્રિયા હોય, માર્ગ કર્યા કરે એ ધ્યાન. ભાઈ મન દેખાડે કે આ દાદા ને તો નથી જવું તે જાણવું, પછી પાસે ઘડી વાર થોડી વાર પછી દેખાડે ના કોઈ દાદા પણ ફેરા દાડો છે થઈએ, તે ધ્યાન એ ધ્યાનમાં રહેવું જોઈએ. એક લે છે ને આપણે જ્ઞાતા છીએ, આપણે જ્ઞાતા ઓબ્ઝર્વર. હા દ્વાપર માં આવ્યું, દ્વાપર માં પાછું ચાર્યું, સરામણ રહ્યું ત્રેતા માં આવ્યું, ત્રેતા માં ચાર્યું, સરામણ રહ્યું કળિયુગ માં આવ્યું. ત્યાં બધું સરામણ છે, શું છે મુક્તિ મળે એવી જગ્યા એ મુક્તિ ટિકિટ મળી જાય એટલે ચાલ્યા ગયા. મોક્ષ લઈને ફાયદો શું કાકા? જરૂર નથી આપડે, કારણ કે મોક્ષ લઈને તો ઊંઘી જવાનું ને, એને બદલાય કઈ? ના ના, મોક્ષ ની આપણે જરૂર નથી. આપણે તો આ જીવ માત્ર સુખ ફળે છે, સુખ ફળે છે. બધા જીવો સુખ ફળે છે ને? નાના જીવ લગીડા સુખ નો શોખ નહીં હોય, ખરો શોખ સુખ ને એમને પણ સુખ નો શોખ ખરો. નાના દુઃખ ગમતું નથી, વાત બરાબર. કોઈ નહીં, કોઈ પણ જીવને દુઃખ ગમતું નથી, ઘણી વાર નથી ગમતું. ના કેમ, બાર કલાક સુખ આપીએ, બે કલાક દુઃખ આપીએ તો એને દુઃખ જ વધારે લાગે. બે કલાક દુઃખ આપો તો એને એમ જ લાગે મને ચોવીસ કલાક દુઃખ જ પડે એવું જ લાગે. દુઃખ થોડું હોવા છતાં એ જ આપણને દેખાયા કરે, દુઃખ દેખાય જ નહીં. આખી જિંદગીમાં એક જ વાર દુઃખ પડે તો આખી જિંદગી દુઃખ પડ્યું લાગે. એટલે એટલે આ જીવો સુખ કાયમ નું સુખ ખોરે છે, કાયમ નું સુખ, જેનું નામ સનાતન સુખ. સનાતન સનાતન સુખ ખોરે છે. સનાતન સુખ ક્યાં પ્રાપ્ત થાય? તારે કે આ બંધન માંથી મુક્ત થાય, તાર આ સંસારી બંધનો થી ઝઘડ્યો છે ત્યાંથી મુક્ત થાય એટલે સનાતન સુખ એને પ્રાપ્ત થાય. એ કેવી રીતે લોકો એટલા બધા લોકો બાળા થયા, સાધુ થયા, બંધનો થી મુક્ત થવા માટેના પ્રયત્નો થયા બધા ધર્મો ના, કેવા છે? બંધનો થી મુક્ત થવાના પ્રયત્ન. મોક્ષ ની કઈ જરૂર નથી, બંધન થી મુક્ત થવાની જરૂર, બંધન માંથી મુક્ત થવાની. એટલે પછી સનાતન સુખ આપણને પ્રાપ્ત થાય. એટલે મોક્ષ થશે એટલે શું? બંધન માંથી કેવી રીતે મુક્ત થઈશું? તમે જે મોક્ષ થશે કહ્યું, કે બંધન માંથી કેવી રીતે મુક્ત થઈશું? ક્યાં જઈશું? બંધન માંથી મુક્ત થયા એટલે બંધન મુક્ત નહીં એવું જગ્યા છે પાછું, ત્યાં પાછા કાયમ માટે રહેશે. સિદ્ધ ગતિ કહેવાય, સિદ્ધ ગતિ, પરમાનન્ટ છું, સનાતન છું. એને પાછા આવવાનું જ નહીં? ના, પાછું આવવાનું અરે મારા પેટમાં આવવું એટલે ભયંકર ગુનો, આ તો ના ચૂકી આવવું પડે. આવું કંઈ ચાલતું નથી એટલે આવવું પડે. અરે જે મારા પેટમાં આવ્યો ત્યાંથી ફરજિયાત છે, તે છેલ્લા સ્ટેશને નાનો નીકળે ત્યાંથી બધું ફરજિયાત છે. ફરજિયાત પછી જન્મ જન્મ ચાલી કરે તે મારી પૃથ્વી પણ ફરજિયાત છે. ફરજિયાત કરવું જ પડે. જંગલ માં જ આવ્યો પછી ટૂંકો ના આ જ્ઞાની પુરુષ સમજણ પાડે તારે આ જગત ની શું હકીકત છે. સમજણ પડે તમે જે બધું જાણતા હોય ને એ બધું એ અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન. એને લૌકિક જ્ઞાન. શું કહેવાય? લૌકિક જ્ઞાન. લૌકિક જ્ઞાન લોક સંજ્ઞા કે લોક સંજ્ઞા જેનો ધ્રુવ પાટો હોય તે ઉત્તર ને બદલે દક્ષિણ માં જાય. ઉત્તર ને બદલે જવાનું હોય ઉત્તર માં જાય તે ધ્રુવ પાટો દક્ષિણ દેખાડે, કારણ કે રિલેટિવ છે. માટે માટે જ્ઞાની ની સંજ્ઞા ધ્રુવ પાટે ચાલે, ભેગા થઈ જાય.